श्रीमद देवी भागवत स्कंद आठमो अध्याय ओगणीस वीस अतल वितल सुतल तलातल महातल रसातल अने पाताल नु वर्णन भगवान नारायण कहे छे। नारद, अतल नाम थी जाणीतु प्रथम पाताल बहु सुंदर छे। आ पाताल मां बल नामनो दानव रहे छे। ते अभिमानी मय दानवनो पुत्र छे। तेणे 96 प्रकारनी माया रची छे, जेनाथी बधी प्रकारनी कामनाओ सिद्ध करवामां मदद मळे छे। मायावी लोको तेमानी केटलीक मायाने तरत समजी जाय छे। ते बळवान દૈત્ય ખૂબ જ પરાક્રમી છે। નારદ, બીજું વિતલ પાતાળ અતલથી નીચે છે। અહીં હાટકેશ્વર નામથી ભગવાન શંકર તેમના પાર્ષદો સાથે રહે છે। તેઓ બ્રહ્મા દ્વારા રચેલી સૃષ્ટિને વધારવાના હેતુથી અહીં રહે છે। દેવતાઓના પૂજ્ય ભગવાન શંકર અહીં મા ભવાની સાથે બિરાજે છે। આ પાતાલમાં ભગવાન શંકર અને પાર્વતીજીના તેજથી હાટકી નામની એક નદી નીકળી છે। એક નદી નીકળે છે, વાયુની પ્રેરણાથી સળગી ઉઠેલો અગ્નિ તે નદીનું જળ પીવે છે। મોઢામાંથી થૂંકી કાઢેલું જળ હાટક એટલે કે સોનું થઈ જાય છે। તે સોનું દૈત્યોને બહુ પસંદ છે, બહુ પસંદ છે। દૈત્યોની સ્ત્રીઓ તેમના આભૂષણો બનાવીને પહેરે છે। નારદ, આ વિતલની નીચે સુતલ નામનું પાતાલ છે। સુતલ પાતાલ બધાથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। અહીં વિરોચન પુત્ર મહાયશસ્વી બલિ રહે છે। દેવરાજ ઇન્દ્રનું પ્રિય કાર્ય કરવાની ઈચ્છાથી ભગવાન શ્રી હરિ વામન રૂપે પ્રગટ થયા હતા। તેમણે બલિને અહીંનું રાજ્ય આપ્યું છે। ભગવાને ત્રણેય લોકની સંપત્તિ અહીં મોકલી આપી અને પછી બલિરાજાને અહીં વસાવ્યા। ઇન્દ્રને પણ દુર્લભ એવી અખૂટ લક્ષ્મી બલિરાજા પાસે છે। બલિરાજા દેવાધિદેવ ભગવાન શ્રી હરિની ભક્તિપૂર્વક આરાધના કરે છે। તેઓ બહુ જ પવિત્ર વિચારના છે। અત્યારે પણ સુતલ લોકમાં બલિરાજાનું આધિપત્ય છે। નારદ, મહાત્મા પુરુષોનું કહેવું છે કે ભગવાન વાસુદેવમાં બધા પુરુષાર્થો પ્રદાન કરવાનું સામર્થ્ય છે। શ્રી હરિ અખિલ જગતના સ્વામી છે। તેઓ યાચક બનીને બલિરાજાને ત્યાં ગયા અને બલિરાજાએ સમગ્ર પૃથ્વી દાનમાં આપી દીધી। તે દાનના ફળ સ્વરૂપ બલિરાજાને સુતલનું રાજ્ય મળ્યું છે, જે યોગ્ય જ છે। કારણ કે કોઈ માણસ ભગવાનના નામનું પરાધીન થઈને પણ ઉચ્ચારણ કરે તો તેના કર્મ બંધન કપાઈ જાય છે। ભગવાન સંપૂર્ણ જગતના કુશળ શાસક છે। યોગીઓ ક્લેશ રૂપી બંધનને કાપવા માટે નિરંતર સાંખ્ય યોગ વગેરે સાધન કરે છે। આવા પ્રભુ દ્વારા સુતલનું રાજ્ય બલિરાજાને અપાયું તેમાં કોઈ મોટી ઉદારતા નથી। નારદ, આપણા ઉપર ભગવાનની કૃપા સમજવી જોઈએ। ભગવાને ભોગોથી ભરપૂર માયામય ઐશ્વર્ય ઇન્દ્રને આપવા માટે વામન રૂપે આ પ્રયત્ન કર્યો હતો। આ ઐશ્વર્ય બધા દુઃખોનું કારણ છે। ઐશ્વર્ય આવવાથી ભગવાનનું સ્મરણ હૃદયમાંથી ચાલ્યું જાય છે। ભગવાન વિષ્ણુ સાક્ષાત ઈશ્વર છે, સહજ રીતે તેમને બધા જ ઉપાયોનું સંપૂર્ણ જ્ઞાન છે। કપટ રૂપે યાચના કરીને તેમણે બલિરાજાનું તેના દેહ સિવાય બધું જ છીનવી લીધું, કારણ કે એ સમયે આ સિવાય બીજો કોઈ ઉપાય સુલભ ન હતો। ભગવાન સર્વસમર્થ તો છે જ, વરુણ પાસથી બાંધીને તેઓ બલિરાજાને સુતલ લોકમાં લઈ આવ્યા અને તેને અહીં જ વસાવ્યો। તે સમયે બલિરાજાએ પોતાનો ઉદ્ગાર આ પ્રમાણે કર્યો। બૃહસ્પતિ જેવા મંત્રી મેળવીને પણ ઇન્દ્ર અતિશય મૂઢ છે, તેથી તેણે આ પરમ પ્રસન્ન શ્રી હરિ પાસે સાંસારિક સંપત્તિની યાચના કરી। ખરેખર આ ત્રિલોક્યનું ઐશ્વર્ય કેટલું શુલ્લક અને તુચ્છ છે! ભગવાનના આશીર્વાદનો મહિમા અપાર છે। તે છોડીને સંસારની સંપત્તિમાં પ્રેમ રાખનાર ઇન્દ્ર અવશ્ય મૂર્ખ છે। મારા પિતામાં શ્રીમાન પ્રહલાદજી ભગવાન સાથે બહુ પ્રેમ રાખતા હતા। તેઓ સંપૂર્ણ જગતનું કલ્યાણ ઈચ્છતા હતા, તેથી તેમણે ભગવાન પાસે એ જ વરદાન માગ્યું કે મારા હૃદયમાં દાસ્ય ભક્તિનો ઉદય થાવ। તેમના પિતા હિરણ્યકશિપુ વીર પુરુષ હતા। તેમની જીવનલીલા પૂરી થઈ ગયા પછી તેમની અપાર સંપત્તિ ભગવાન વિષ્ણુ મારા પિતામહ પ્રહલાદજીને આપી રહ્યા હતા, પરંતુ ભગવદ્ પ્રેમી મારા પિતામહજીએ તે સંપત્તિનો સ્વીકાર ન કર્યો। અતુલ પ્રભાવવાળા અને સર્વલોકરૂપી ઉપાધિવાળા ભગવાનના પ્રભાવને મારા જેવો એટલે કે દોષનો ભંડાર વ્યક્તિ કઈ રીતે જાણી શકે? આવા વિચાર સંપન્ન પરમ આદરણીય દાનવરાજ બલિ મહારાજ અત્યારે પણ સુતલ લોકમાં બિરાજે છે. સ્વયં ભગવાન વિષ્ણુએ તેમના દ્વારપાલ થવાનું સ્વીકાર્યું છે. એકવાર જગતને રડાવનારો રાવણ દિગ્વિજય કરવા સુતલ લોકમાં આવ્યો ત્યારે ભક્તો પર અનુગ્રહ કરનારા શ્રી હરિએ તેમના ચરણના અંગૂઠાથી તેને 10,000 યોજન દૂર ફેંકી દીધો. બલિરાજા પરમ ઉદાર અને શ્રેષ્ઠ પુરુષ હોવાથી તમામ સુખો ભોગવવાનો શું અવસર તેમને પ્રાપ્ત છે. દેવાધિદેવ ભગવાન શ્રી હરિની કૃપાથી તે સુતલ લોકના રાજા તરીકે બિરાજે છે. ભગવાન નારાયણ કહે છે, નારદ, સુતલ લોકની નીચે આવેલા પાતાલનું નામ તલાતલ છે, ત્યાં દાનવરાજ મય રહે છે. આ મહાદૈત્ય ત્રિપુર નામના નગરનો સ્વામી હતો. ત્રિલોકની રક્ષા માટે ભગવાન શંકરે તેના ત્રણેય નગરો ભસ્મ કરીને તેને અહીં રહેવાની વ્યવસ્થા કરી આપી છે. દેવાધિદેવ ભગવાન શંકરની કૃપાથી તેને અહીં સુખમય રાજ્ય પ્રાપ્ત થઈ ગયું છે. આ માયાવીઓનો ગુરુ છે, તે અનેક પ્રકારનું માયા સંબંધી વિજ્ઞાન જાણે છે. બધા જ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ભયંકર દાનવો હંમેશા મય દાનવનું સન્માન કરે છે. આ તલાતલની નીચે અતિ પ્રસિદ્ધ મહાતલ નામનું પાતાળ છે. આ પાતાળમાં કદરુના વંશજ ક્રોધવશ વગેરે સર્પોનો સમાજ રહે છે. નારદ, આ સર્પોના ઘણા મસ્તકો હોય છે, તેમાં મુખ્ય સર્પોના નામ તમને કહું છું, કુહક, તક્ષક, સુષેણ અને કાલિયા. આ બધા મોટી મોટી પણાવાળા અને અપાર શક્તિશાળી અને ભયંકર હોય છે. પક્ષીરાજ ગરુડથી આ બધા મોટા ભાગે ત્રસિત હોય છે. આ બધા સર્પો જાત જાતની ક્રીડાઓના જાણનારા છે. તેમની સ્ત્રીઓ, બાળકો, મિત્રો અને સંબંધીઓ સાથે સદા આનંદપૂર્વક રહે છે. આ મહાતલની નીચેના પાતાળને રસાતલ કહેવાય છે. આ પાતાળમાં પણી નામથી જાણીતા અનેક દૈત્યો રહેતા હતા. અત્યારે તે દૈત્યોના વંશજો ત્યાં રહે છે. આ દાનવો નિવાત કવચ હિરણ્યપુરવાસી અને કાલે નામથી પ્રસિદ્ધ છે. તેમને દેવતાઓ સાથે સદા શત્રુતા હોય છે. આ દાનવો જન્મજાત પરાક્રમી અને અપાર સાહસી હોય છે, પરંતુ અખિલ જગતના સ્વામી ભગવાન શ્રી હરિના તેજથી તેમનું પરાક્રમ મંદ રહે છે. તેથી રાફડામાં પડી રહેતા સર્પની જેમ હંમેશા પાતાળમાં જ છુપાઈને રહે છે. ઇન્દ્રની એક શર્મા નામની દૂતી છે, તેણે અનેક મંત્રોનો આવિષ્કાર કર્યો હતો. તે મંત્રોના પ્રભાવથી ઘણા અસુરો અત્યંત દુઃખ ભોગવી ચૂક્યા છે. તેના કારણે આ બધા તેનાથી હંમેશા ભયભીત રહે છે. નારદ, આ રસાતલની નીચે પાતાળ લોક છે. અહીં નાગલોકના સ્વામી એવા અનેક સર્પો રહે છે, તેમાં વાસુકી મુખ્ય છે. આ સર્પોના નામ શંખ, કુલિક, શ્વેત, ધનંજય, મહાશંખ, ધૃતરાષ્ટ્ર, શંખચૂડ, કંબલ, અશ્વતર અને દેવદત્ત છે. આ બધા સર્પો મોટી મોટી ફણાવાળા અત્યંત ક્રોધી અને ઝેરી છે. આમાંથી કેટલાય સર્પો 5, 7, 10, 100 અને 1,000 મસ્તકોથી શોભી રહ્યા છે. તેમના મસ્તક પરના મણી હંમેશા ચળકતા રહે છે. દેવર્ષિ, ક્રોધાગ્નિથી બળી રહેલા સર્પો તેમના મણિઓના તેજથી પાતાળના ઘોર અંધકારનો નાશ કરે છે. નારદ, આ પાતાળ લોકની નીચે 30,000 યોજન દૂર ભગવાન શ્રી હરિની એક તામસી કલા સર્પના રૂપમાં બિરાજે છે. તમામ દેવતાઓ દ્વારા પૂજ્ય આ કલાનું નામ અનંત છે. આ નિત્ય કલારૂપી શેષનાગની વિશેષતા એ છે કે તેને અહમ એવા અભિમાનની ચિહ્ન રૂપ અથવા અહંકારના અધિષ્ઠાતા માનવામાં આવે છે. અને તે દ્રષ્ટા એટલે કે આત્મા અને દ્રશ્ય દેહાદીનું એકબીજામાં ખેંચીને એક રૂપ કરી દે છે. તેથી તેને સંકર્ષણ કહે છે. સહસ્ત્ર મસ્તકોથી શોભતા ભગવાન શેષ નારાયણ અનંત કહેવાય છે. તેમના મસ્તક પર સ્થિત આ ગોળાકાર ભૂમંડળ સરસવના દાણા જેવું દેખાય છે. આ શેષ ભગવાનના મનમાં જ્યારે સૃષ્ટિનો સંહાર કરવાની ઈચ્છા થાય છે ત્યારે તેમની ભ્રુકુટી વચ્ચેથી 11 રુદ્રમૂર્તિથી શોભતા શંકરસણ નામના રુદ્ર પ્રગટ થાય છે. તેમને 3 નેત્ર હોય છે અને તેઓ હાથમાં 3 ધારવાળું ત્રિશુળ ધારણ કરીને ઉભા હોય છે. તેઓ અપાર શક્તિશાળી હોય છે. તેમનો ઉદ્દેશ માત્ર જગતનો સંહાર કરવાનો હોય છે. મુનિવર, ભગવાન શેષનાગના બંને ચરણના લાલ નખો અત્યંત શોભાયમાન છે. જ્યારે કેટલાક નાગરાજો ભક્તિપૂર્વક મુખ્ય મુખ્ય નાગોની સાથે ભગવાન શેષ નારાયણના ચરણમાં મસ્તક ઝુકાવીને પ્રણામ કરે છે, ત્યારે તેમને શેષ ભગવાનના મણિમય નખોમાં તેમના સ્વયંનું મણિયોથી મઢેલા કુંડળોથી પ્રકાશતું તેમનું મુખ અને સુંદર ભાલ પ્રદેશ એટલે કે કપાળ તથા ગાલ વગેરે દેખાય છે. ત્યાં અનેક નાગ કન્યાઓ પણ રહે છે. તેમના સુંદર અંગો શરીરની કાંતિ એટલે કે શોભા વધારે છે. તેઓ લાંબી ભરાવદાર ભુજાઓથી સુંદર સ્વચ્છ અને મનોહર બનીને આમ તેમ વિચર્યા કરે છે. તેમના સુંદર અંગો પર ચંદન, અગર અને કસ્તુરીનો લેપ કરેલો હોય છે. તેઓ શેષ ભગવાનની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદની આશા સાથે ત્યાં વસે છે. ભગવાન અનંત અત્યંત ઉદાર છે. તેમનું બળ અને પરાક્રમ અમાપ છે. તે આદિદેવ પરમ તેજસ્વી પ્રભુમાં અનંત ગુણો નિવાસ કરે છે. જગતના કલ્યાણ માટે તેમણે અમર્ષ એટલે કે અદેખાય અને ક્રોધના આવેગોનો ત્યાગ કર્યો છે. આવા મહાન શક્તિના પરમ આશ્રય શેષ ભગવાન ત્યાં બિરાજે છે. બધા દેવતાઓ તેમની ઉપાસનામાં સંલગ્ન રહે છે. દેવતાઓ, સિદ્ધો, અસુરો, નાગો, વિદ્યાધરો, ગંધર્વો અને મુનિઓ નિરંતર તેમનું ધ્યાન કરે છે. તેમના નેત્રો પ્રેમથી છલકાતા અને કૃપાતુર હોય છે. પોતાની અમૃતમયી વાણીથી દેવતાઓ તથા પોતાના પાર્ષદોને તૃપ્ત કરે છે. તેઓ ગળામાં સદા તાજા રહેતા કુમળા તુલસીદળની સુંદર વૈજયંતી માળા ધારણ કરે છે. ભમરાઓના વૃંદ તેમના મધુર ગુંજનથી તેની શોભા વધારે છે. દેવાધિદેવ ભગવાન શેષનારાયણ આસમાની રંગના વસ્ત્રો પહેરે છે. તેમના માત્ર એક કાનમાં કુંડળ હોય છે. હળની ટોચ ઉપર પોતાની પુષ્ટ ભુજા તેમણે મૂકી છે. શ્રેષ્ઠ પુરુષો કહે છે કે ભગવાન શેષનારાયણ અત્યંત ઉદાર હૃદયના પરમ પ્રધાન દેવતા છે. સુવર્ણમય પૃથ્વી મદોન્મદ હાથીની પીઠ પર અંબાડીની જેમ તેમના મસ્તક પર શોભાયમાન થઈ રહી છે. અધ્યાય 19-20 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.